મિત્રો, આપણે ઘણીવાર આવું બધું કહેતા હોઈએ છીએ, મને તો બધું આવડે છે, આઈડિયા તો બહુ સરસ છે, અરે મેં તો શરૂ કરી દીધું છે. આવું બધું આપણે કહીએ, પણ સાચો સવાલ એ છે, કામ પૂરું થયું કે નહીં? કામ પૂરું કરવું એ ટેલેન્ટ નથી, એ સ્કિલ છે. આ સ્કિલ શીખી શકાય છે, વિકસાવી શકાય છે. વિચાર કરો, પરીક્ષા માટે પુસ્તક ખરીદવું સરળ છે, પણ આખું પુસ્તક વાંચીને સમજીને પરીક્ષા આપવી એ સ્કિલ છે. ઘણા લોકો કામ તો શરૂ કરે છે, પરંતુ થોડો કંટાળો, થોડો ડર, થોડું ટાળવું અને કામ અધૂરું રહી જાય છે. મિત્રો, યાદ રાખીએ, અધૂરું કામ આપણને બોજ લાગશે, પણ પૂરું કરેલું કામ આપણને આત્મવિશ્વાસ આપશે. નાનકડું કામ હોય તો પણ આજે નક્કી કરીએ, શરૂ કર્યું છે તો પૂરું કરવું જ છે અને કરીશ જ, કારણ કે કામ પૂરું કરનાર માણસ ઉપર દુનિયા વિશ્વાસ કરે છે. આજે એક કામ પસંદ કરીએ અને એને પૂરું કરીએ, એ જ આપણી સાચી જીત છે.